toi. કેન્ટીન આવે ઉતરી પડે કે નઈ, એમ કેન્ટીન આવે એટલે એખાડે ખ્યાલ આવી જાય બાબા પાકું કે હવે ઉતરી પડતો નથી જવાનું. એ તો દાદા નક્કી જ છે એમ. આ બધા ક્ષણિક સુખ નો ઇન્ટરેસ્ટ છે. ક્ષણિક હજી મળી છે ત્યાંથી પરમાન સુખ કોને છે મને એમ કે આ ચિંતા ના બધું ના થાય એના લીધે જે સુખ છે એટલે અમુક રિલેટિવ સુખ છે. દુઃખ નો અભાવ એ તો છે. દુઃખ નો અભાવ એ સુખ કહેવાય, એને સમાધિ કહેવાય. શું કહે? સમાધિ. સમાધિ સમાધિ રહે છે. કેવો આનંદ તમે કહેવા ના, ધીમે ધીમે આનંદ વધતો જ જશે. ભગવાન કડા પર જો જાય ને ભગવાન થયેલા કે ત્યાં ફૂટી ગયા કડા પોતા થયા છે. પોતા થાય ફરું પોડે જીવું આમ થયું તેમ શું આવે છે. મને એમ કે આનાથી હજી એમ મા બાપ છે. આ સંસારનું જીવત નું ફળ સમાધિ. શું કહે? સમાધિ. જગત ના લોકો સમાધિ રાખવા જાય છે રે નહી. નાક દાગીને કરે બીજું કરે પડે નહી. સમાધિ એટલે આધી વ્યાધિ ઉપાધિ માં સમાધિ. શું કહે? આધી વ્યાધિ ઉપાધિ ની નહીં સમાધિ. ત્યાંથી હિમાલય નાસી ગયા સમાધિ રહે ઘણી ઘણી વાર. પછી આધી વ્યાધિ ઉપાધિ ફેરી ગયું. સમાધિ આજે આજે ઉપાધિ જાય નહીં.